મિત્રો, પોતાની ભૂલ સ્વીકારવી એ હાર નથી, એ તો સાચી જીતની શરૂઆત છે. મહાન વૈજ્ઞાનિક એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે જે વ્યક્તિ ક્યારેય ભૂલ કરતો નથી એ ક્યારેય કંઈ જ નવું કરતો જ નથી. એટલે ભૂલ થવી એ સ્વાભાવિક છે, પણ એને સ્વીકારવા માટે અસાધારણ હિંમત જોઈએ. જ્યારે આપણે પોતાની ભૂલ સ્વીકારી લઈએ છીએ ત્યારે બે વસ્તુ થાય છે. એક, આપણો અહંકાર નાનો થાય છે, અને બીજું, આપણું જ્ઞાન મોટું થાય છે. વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે નેતા હોય, પ્રગતિ એ જ કરી શકે છે જે, હા, અહીંયા આગળ હું ખોટો હતો, ફરી ધ્યાન રાખીશ, એમ કહી શકે. કારણ કે સ્વીકાર પછી જ સુધારાની શરૂઆત થાય છે. આજે નક્કી કરીએ, ભૂલ છુપાવવાની નહીં, સ્વીકારવાની હિંમત રાખીશું. મિત્રો, યાદ રાખીએ, ભૂલ અંત નથી, ભૂલ તો સુધારાની નવી તક છે. એટલે હિંમત રાખી, સ્વીકારી અને આગળ વધીએ.